श्री पद्म पुराण उत्तरखंड अध्याय 34 न्यास सहित अपामार्जन नाम नो स्तोत्र ने तेनो महिमा। पार्वती बोलिया, हे भगवान, बधा प्राणी विष अने रोग वगैरह ना उपद्रवों थी ग्रस्त तथा दुष्ट ग्रहों थी सतत व्यथित रहे छे। हे सुरश्रेष्ठ, जे उपाय नो अवलंबन करवाथी मनुष्य अभिचार एटले के मारण उच्चाटन वगैरह तथा कृत्य वगैरह उत्पन्न थवावाला विविध प्रकारना भयंकर रोगों शिकार न थवू पड़े तेनु मारी जानकारी माटे वर्णन करो। महादेवजी बोलिया, हे पार्वती, जे लोको ए व्रत उपवास अने नियमों पालन द्वारा भगवान विष्णु ने संतुष्ट करी लीधा छे ते कदी रोगों शिकार थता नथी। जेमणे कदी व्रत पुण्य दान तप तीर्थ सेवन देव पूजन तथा विपुल मात्रा में अन्नदान कर्यू नथी तेवा लोकोने सदा रोग अने दोषों थी व्यथित समझवा जोईए। मनुष्य पोताना मन थी आरोग्य तथा उत्तम समृद्धि वगैरह जे जे वस्तु नी इच्छा करे छे ते बधु भगवान विष्णु नी सेवा थी अवश्य प्राप्त थई जाय छे। श्री मधुसूदन ना संतुष्ट थई जवाथी न कदी मानसिक चिंता सतावे छे, न रोग थाय छे, न विष तथा न ग्रहना કષ્ટમાં દુઃખી થવું પડે છે અને ન કૃત્યના સ્પર્શનો ભય રહે છે। શ્રી જનાર્દનના પ્રસન્ન થવાથી સમસ્ત દોષોનો નાશ થઈ જાય છે। બધા ગ્રહ સદાને માટે શુભ થઈ જાય છે તથા તે મનુષ્ય દેવતાઓને માટે પણ દુર્ધર્ષ બની જાય છે। જે સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે સમાન ભાવ રાખે છે અને પોતાના પ્રત્યે જેવો વ્યવહાર ઈચ્છે છે તેવો જ બીજાને પ્રત્યે પણ કરે છે, તેણે જાણે ઉપવાસ વગેરે કરીને ભગવાન મધુસૂદનને સંતુષ્ટ કરી લીધા, આવા લોકોની પાસે શત્રુ આવતા નથી, તેમને રોગ કે અભિચારી કષ્ટ થતું નથી અને તેમના દ્વારા કદી પાપનું કાર્ય પણ થતું નથી। જેણે ભગવાન વિષ્ણુની ઉપાસના કરી છે તેને ભગવાનના ચક્ર વગેરે અમોઘ અસ્ત્ર સદા સર્વ આપત્તિઓથી બચાવતા રહે છે। પાર્વતી બોલ્યા, હે ભગવાન, જે લોકો ભગવાન ગોવિંદની આરાધના ન કરવાના કારણે દુઃખ ભોગવી રહ્યા છે તે દુઃખી મનુષ્યો પ્રત્યે બધા પ્રાણીઓમાં સનાતન વાસુદેવને સ્થિત જોનારા સમદર્શી અને દયાળુ પુરુષોનું જે કર્તવ્ય હોય તે મને વિશેષ રૂપે કહો। મહાદેવજીએ કહ્યું, હે દેવીશ્વરી, બતાવું છું, એકાગ્ર ચિત્તે સાંભળો। આ ઉપાય રોગ દોષ અને અશુભને હરનારો તથા શત્રુજન્ય આપત્તિનો નાશ કરનાર છે। વિદ્વાન પુરુષે શિખામાં શ્રીધરનું, શિખાના નીચલા ભાગમાં ભગવાન શ્રીકરનો, કેશોમાં ઋષિકેશનો, મસ્તકમાં પરમ પુણ્ય નારાયણનો, કાનના ઉપરી ભાગમાં શ્રી વિષ્ણુનો, લલાટમાં જલશાયીનો, બંને ભ્રમરોમાં શ્રી વિષ્ણુનો, ભ્રમરોના મધ્યભાગમાં શ્રી હરિનો, નાસિકાના અગ્રભાગમાં નરસિંહનો, બંને કાનોમાં અર્ણવેશ સમુદ્રમાં શયન કરનારા ભગવાનનો, બંને નેત્રોમાં પુંડરીકાક્ષનો, નેત્રોની નીચે ભૂધર એટલે ધરણીધરનો, બંને ગાલોમાં કલ્કીનાથનો, કાનોના મૂળ ભાગમાં વામનનો, ગળાની બંને આસળીઓમાં શંખધારીઓના, મુખમાં ગોવિંદનો, દાંતોની હારમાળામાં મુકુંદનો, જીભમાં વાણીપતિનો, દાઢીમાં શ્રીરામનો, કંઠમાં વૈકુંઠનો, બાહુના નીચલા ભાગમાં એટલે કાંખમાં બલગ્ન બલ નામના દૈત્યને મારનાર તો ખંભાઓમાં કંસ ઘાતીનો, બંને ભુજાઓમાં અજ એટલે જન્મ રહિતનો, બંને હાથોમાં સારંગ પાણીનો, હાથના અંગૂઠામાં શંકર્ષણનો, આંગળીઓમાં ગોપાલનો, વૃક્ષસ્થળમાં અધોક્ષજનો, ઉદરમાં દામોદરનો, નાભીમાં પદ્મનાભનો, નાભીની વચ્ચે કેશવનો, લિંગમાં ધરાધરનો, ગુદામાં ગદાગ્રજનો, કટીમાં પિતાંબરધારીનો, બંને જાંઘોમાં મધુસૂદનનો, પિંડલીઓમાં મુરારીનો, બંને ઘૂંટણોમાં જનાર્દનનો, બંને ઘૂંટીઓમાં ફણીશનો, બંને પગની ગતિમાં ત્રિવિક્રમનો, પગના અંગૂઠામાં શ્રીપતિનો, પગના તળિયામાં ધરણીધરનો, સમસ્ત રોમકૂપોમાં વિશ્વકસેનનો, શરીરના માંસમાં મત્સ્યાવતારનો, મેદમાં કુર્માવતારનો, ચરબીમાં વરાહનો, હાડકાઓમાં અચ્યુતનો, મજ્જામાં દ્વિજપ્રિયનો, શુક્રમાં શ્વેતપતિનો, સર્વાંગમાં યજ્ઞ પુરુષનો તથા આત્મામાં પરમાત્માનો ન્યાસ કરો। આ પ્રમાણે ન્યાસ કરીને મનુષ્ય સાક્ષાત નારાયણ થઈ જાય છે। તે જ્યાં સુધી મોઢેથી કંઈ બોલતો નથી ત્યાં સુધી વિષ્ણુ રૂપમાં જ સ્થિત રહે છે। સંસ્કૃતમાં શ્લોક આ પ્રમાણે છે, तद रक्षामि सुरश्रेष्ठ समाहित मनाहा शृणु रोग दोषा शुभ हरम विद्वी दा पद विनाशनम शिखायाम श्रीधरम न्यस्य शिखादह श्रीकरम तथा ऋषिकेशम तु केशेषु मूर्धिन पा नारायणम परम ऊर्ध्वश्रोत्रे न्यसे विष्णु नषेद विष्णु विष्णु ललाटे जल साइनम विष्णु वे भ्रुयुगे न्यस्य भ्रुमध्ये हरिमेव च नरसिंहं नासिकाग्रे कर्णयो रण रण कर्णयोर योररवणवेशयम् चक्षुषो पुंडरीकाक्षं तदधो भूधरं न्यसेत् कपोलयोः कल्कीनाथम् वामनं कर्णमूलयोः संखिनं संखर्यो संख्योर् न्यस्य गोविंदं वदने तथा मुकुंदं दंतपंक्तौ तु जिह्वयां वाक्पतिं तथा रामं हन्नौत विनश्य कंटे वैकुंठमेव च बलघ्नं बाहुमूलाद्वसं चाशयोः कंसघातिनम् अजं भुजद्वये नश्य सारंगपाणिं करद्वये शंकर्षणं कराग्रगुष्टे गोपम् अंगुलिपंक्तिषु वृक्षस्य धोक्षजं न्यस्य श्रीवत्सं तस्य मध्यतः स्तनयोर्निरुद्धं च दामोदरमथो दरे पद्मनाभं तथा नाभो नाभ्यदक्ष चापि केशवं मेढ्रे धराधरं देवं गुदे चैव गदाग्रजं पीताम्बरधरं कट्यामुरुयुग्मे मधुदृशं मोरद्विषं पिंडक्योर्ज जानुर्युग्मे जनार्दनं फणिसं गुल्फयोर्नश्य क्रमयोश्च त्रिविक्रमं पादाङ्गुष्ठे श्रीपतिं च पादाधो धरणीधरं रोमकूपेषु सर्वेषु विश्वक्षेनं न्यसेद्बुद्धः मत्स्यं मासे तु विनश्य कुर्मं मेदसी विन्यसेत् वाराहं तु वशा मध्ये सर्वास्थिषु तथाच्युतं द्विजप्रियं तु मज्जयायां शुक्रे श्वेतपतिं तथा सर्वाङ्गयज्ञपुरुषं परमात्मानम् आत्मानि एवं न्याय न्यासविधिं कृत्वा साक्षान् नारायणो भवेत् यावन्न व्याहरेत् किञ्चित् तव द्विष्णुमयः स्थितः अगण ऐसीमा अध्ययन 16-30 श्लोक संख्या शांति करनारो पुरुष मूल सहित शुद्ध दर्भ ने लईने एकाग्र चित्ते रोगीना बधा अंगों ने झाड़कवा विशेषत विष्णु भक्त पुरुष रोग ग्रह ने विषथी पीड़ाता मनुष्य ने अथवा मात्र विषथी कष्ट पामनारा रोगियोनी आ प्रमाणे शुभ शांति करे हे पार्वती खुश थी झाड़कती वखते सर्व रोगों नाश करवा वाला स्त्रोत्र नो पाठ करवो जोईए ओम परमार्थ स्वरूप अंतर्यामी महात्मा रूप रहित होवा छता पण अनेक रूपधारी तथा व्यापक परमात्मा ने नमस्कार छे वारा नृसि अने सुखदायी वामन भगवान नु ध्यान अने नमस्कार करीने श्री विष्णु ना उपयुक्त नामों पोताना अंगों में न्यास करो न्यास पछी आ प्रमाणे कहू हूँ पापना स्पर्शथी रहित शुद्ध व्याधि अने पापों अपहरण करवा वाला गोविंद पद्मनाभ वासुदेव तथा भूधर नामे प्रसिद्ध भगवान ने नमस्कार करीने जे कई कहूँ ते मारू बधु वचन सिद्ध थाओ त्रण डगला में त्रिलोक ने मापी लेनारा भगवान त्रिविक्रम सौना हृदय में रमण करनारा राम वैकुंठ धाम ना अधिपति बद्रिकाश्रम में तपस्या करनारा भगवान नर वारा नृषि वामन ने उज्ज्वल रूपधारी हयग्रीव ने नमस्कार छे हे ऋषिकेश तमे संपूर्ण अमंगल ने हरी लो सौना हृदय में निवास करनारा भगवान वासुदेव ने नमस्कार छे नंदक नामनु खड़ग धारण करनारा सचिदानंद स्वरूप श्रीकृष्ण ने नमस्कार छे કમળ સમાન નેત્રોવાળા આદિ ચક્રધારી શ્રી કેશવને નમસ્કાર છે. કમળના કેસર જેવા વર્ણવાળા ભગવાનને નમસ્કાર છે. પીળા રંગના નિર્મળ વસ્ત્રો ધારણ કરનારા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. પોતાની એક દાઢ પર સંપૂર્ણ પૃથ્વીને ઉપાડી લાવનારા ત્રિમૂર્તિ ભગવાન વારાહને નમસ્કાર છે. જેમના નખોનો સ્પર્શ વજ્રથી પણ તીક્ષ્ણ અને કઠોર છે એવા દિવ્ય સિંહનું રૂપ ધારણ કરનારા ભગવાન ઋષિ તમને નમસ્કાર છે. ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ દ્વારા જાણી શકનારા પરમાત્મન અત્યંત લઘુ શરીરવાળા કશ્યપ પુત્ર વામનનું રૂપ ધારણ કરીને પણ સંપૂર્ણ પૃથ્વીને એક પગમાં જ માપી લેનારા તમને વારંવાર નમસ્કાર છે. ઘણી મોટી દાઢવાળા ભગવાન વારાહ, સંપૂર્ણ દુઃખો અને સઘળા પાપોના ફળોને કચડી નાખો, પાપના ફળોનો નાશ કરી નાખો, નષ્ટ કરી નાખો. વિકરાળ મુખ અને દાંતોવાળા, નખોથી ઉદીપ્ત પ્રજ્વલિત દેખાનારા પીડાઓના નાશક ભગવાન ઋષિ, તમે પોતાની ગર્જનાથી આ રોગીના દુઃખોનો નાશ કરી નાખો. ઈચ્છા અનુસાર રૂપ ગ્રહણ કરીને પૃથ્વી વગેરેને ધારણ કરનારા ભગવાન જનાર્દન, પોતાની ઋક્, યજુહ અને સામમયી વાણી દ્વારા રોગીના બધા દુઃખોની શાંતિ કરી દો. એક, બે, ત્રણ અને ચાર દિવસે આવનારા હલકા અને ભારે તાવને, હંમેશા ચાલુ રહેનારા તાવને, કોઈ દોષના કારણે ઉત્પન્ન થયેલા તાવને, સનેપાતથી થનારા તથા રોજ આવનારા તાવને અટકાવીને તેની વેદનાનો નાશ કરી દો. આંખોનું કષ્ટ, મસ્તકનું કષ્ટ, ઉદર રોગનું કષ્ટ, શ્વાસ રોકાવો, શ્વાસ જોર જોરથી ચાલવો, દમ, તાવ, ધ્રુજારી અને ઠંડી ચડવી, ગુદા રોગ, નાકનો રોગ, પગના રોગ, કુષ્ઠરોગ, ક્ષય રોગ, કમળો વગેરે રોગ, મધુપ્રેમ વગેરે ભયંકર રોગો, વાયુ રોગ, ચક્કર આવવા, શીતળાનો રોગ તથા સઘળા રોગ ભગવાન વિષ્ણુના ચક્રના સ્પર્શથી નષ્ટ થઈ જાય. અચ્યુત, અનંત અને ગોવિંદના નામોથી ઉચ્ચારણ રૂપી ઔષધિથી સમસ્ત રોગ નષ્ટ થઈ જાય છે. આ વાત હું સત્ય કહું છું. આ વાત હું સત્ય સત્ય કહું છું. સ્થાવર જંગમ અથવા કૃત્રિમ વિષ હોય કે દાંત, નખ, આકાશ તથા ભૂત વગેરેથી પ્રગટ થનારું અત્યંત દુસ્સહ વિષ હોય તે બધું જ શ્રી જનાર્દનનું નામ કીર્તન કરવાથી આ રોગીના શરીરમાં શાંત થઈ જાય. બાળકના શરીરમાં ગ્રહ, પ્રેત ગ્રહ અથવા અન્ય શાકીની ગ્રહોનો ઉપદ્રવ હોય અથવા મોઢા પર ગોળ ગોળ દાગ દેખાતા હોય અથવા રેવતી, વૃદ્ધ રેવતી અથવા વૃદ્ધિકા નામના ભયંકર ગ્રહ, માતૃગૃહ અને બાલગ્રહ પીડા આપતા હોય તો ભગવાન શ્રી વિષ્ણુનું ચરિત્ર તે બધાનો નાશ કરી દે છે. વૃદ્ધો અને બાળકો પર જે કોઈ પણ ગ્રહની દ્રષ્ટિ હોય તો તે શ્રી નૃસિંહના દર્શન માત્રથી તત્કાળ શાંત થઈ જાય છે. ભયાનક દાઢોના કારણે વિકરાળ મુખવાળા ભગવાન નૃસિંહ દૈત્યોને ભયભીત કરનારા છે. તેમને જોઈને બધા ગ્રહો દૂર ભાગી જાય છે. જ્વાળાઓથી પ્રકાશિત મુખવાળા મહાનરસિંહ રૂપધારી નૃસિંહ, સુંદર મુખ અને નેત્રોવાળા સર્વેશ્વર, તમે સમસ્ત દુષ્ટ ગ્રહોને દૂર કરી દો. રોગ, મહાન ઉત્પાત, વિષ, મહાન ગ્રહ, ક્રૂર સ્વભાવવાળા ભૂત, ભયંકર ગ્રહ પીડાઓ, હથિયારથી કપાયાના જખમ, થર પર થનારા રોગ, શીતળા વગેરે ફોડેલા અને શરીરની અંદર સ્થિત રહેનારા ગ્રહ હોય તે બધાને હે ત્રિભુવન રક્ષક, દુષ્ટ દાનવોના વિનાશક, મહાતેજસ્વી સુદર્શન, તમે નષ્ટ કરી નાખો. મહાન તાવ, વાયુરોગ તથા ભયાનક મહાવિષને પણ તમે નષ્ટ કરી નાખો. અસાધ્ય અમરશૂલ વિષની જ્વાળા અને ગદર્ભ રોગ એ બધા શત્રુ છે. ઓમ રામ હુમ, ઓમ રામ, ઓમ હામ હામ, હુમ હુમ, આ બીજ મંત્ર સાથે તીક્ષ્ણ ધારવાળી કુહાડીથી તમે આ શત્રુઓને મારી નાખો. બીજાઓનું દુઃખ દૂર કરવા માટે શરીર ધારણ કરનારા પરમેશ્વરને નમસ્કાર છે. આ સિવાય બીજા પણ પ્રાણીઓને પીડા આપનારા દુષ્ટ ગ્રહ અને રોગ હોય તે બધાને સૌના આત્મા એવા પરમાત્મા જનાર્દન દૂર કરો. હે વાસુદેવ, તમને નમસ્કાર છે. તમે કોઈ રૂપ ધારણ કરીને જ્વાળાઓના કારણે અત્યંત ભયાનક સુદર્શન ચક્ર ચલાવીને બધા દુષ્ટોનો નાશ કરી નાખો. હે દેવવર, હે અચ્યુત, તમે દુષ્ટોનો સંહાર કરો. હે મહાચક્ર સુદર્શન, હે ભગવાન ગોવિંદના શ્રેષ્ઠ આયુધ, તીક્ષ્ણ ધાર અને મહાન વેગવાન શસ્ત્ર, કરોડ સૂર્ય જેવું તેજ ધારણ કરનારા મહા જ્વાલામય સુદર્શન, ભયંકર અવાજથી સૌને ભયભીત કરનારા ચક્ર, તમે સમસ્ત દુઃખો અને સમસ્ત રાક્ષસોનો વિનાશ કરી નાખો. હે સુદર્શન દેવ, તમે પાપોનો નાશ ને આરોગ્ય પ્રદાન કરો. મહાત્મા ઋષિ પોતાની ગર્જનાઓથી પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તર બધી બાજુ રક્ષા કરે. અનેક રૂપ ધારણ કરનારા ભગવાન જનાર્દન પૃથ્વી પર અને આકાશમાં પાછળ આગળ તથા પાર્શ્વ ભાગમાં રક્ષા કરો. દેવતા અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ વિશ્વ શ્રી વિષ્ણુમય છે. યોગેશ્વર શ્રી વિષ્ણુનું જ બધા વેદોમાં ગાન થાય છે. આ સત્યના પ્રભાવથી આ રોગીનું સંપૂર્ણ દુઃખ દૂર થઈ જાય. સમસ્ત વેદાંગોમાં પણ પરમાત્મા શ્રી વિષ્ણુનું જ ગાન કરવામાં આવે છે. આ સત્યના પ્રભાવથી વિશ્વાત્મા કેશવ અને સુખ આપે. ભગવાન વાસુદેવના શરીરથી પ્રગટ થયેલા કુશો એટલે દર્ભ દ્વારા મેં આ મનુષ્યનું માર્જન કર્યું છે. એનાથી શાંતિ થાવ, કલ્યાણ થાવ અને રોગીના દુઃખોનો નાશ થઈ જાય. જેણે ગોવિંદના અપામાર્જન સ્તોત્રથી માર્જન કર્યું છે તે પણ, જો કે શ્રી નારાયણનું જ સ્વરૂપ છે, તો પણ બધા દુઃખોની શાંતિ શ્રી હરિના વચનથી જ થાય છે. શ્રી મધુસૂદનનું સ્મરણ કરવાથી સંપૂર્ણ દોષ, સમસ્ત ગ્રહ, બધી પ્રકારના વિષ અને બધા ભૂત શાંત થઈ જાય છે. હવે આ શ્રી હરિના વચન પ્રમાણે પૂર્ણ સ્વસ્થ થઈ જાય. શાંતિ હો, કલ્યાણ હો અને દુઃખો નષ્ટ પામે. ભગવાન ઋષિકેશના નામ કીર્તનના પ્રભાવથી સદા એના સ્વાસ્થ્યની રક્ષા થાય. જે પાપ જ્યાંથી એના શરીરમાં આવ્યા હોય તે ત્યાં ચાલ્યા જાય. આ પરમ ઉત્તમ અપામાર્જન નામનું સ્તોત્ર છે. સમસ્ત પ્રાણીઓનું કલ્યાણ ચાહનારા શ્રી વિષ્ણુ ભક્ત પુરુષોએ રોગ અને પીડાના સમયે આનો પ્રયોગ કરવો જોઈએ. આનાથી સંપૂર્ણ દુઃખોનો પૂરેપૂરો નાશ થઈ જાય છે. આ સર્વ પાપોની શુદ્ધિનું સાધન છે. શ્રી વિષ્ણુના અપામાર્જન સ્તોત્રથી આ આદ્ર શુષ્ક એટલે આદ્ર એટલે સ્વેચ્છાથી કરેલા પાપ અને અનિચ્છાથી કરેલા પાપ, લઘુ સ્થૂળ એટલે નાના મોટા અને બ્રહ્મહત્યા વગેરે જેટલા પણ પાપ છે તો તે બધા તે પ્રમાણે નષ્ટ થઈ જાય. જેમ સૂર્યના દર્શનથી અંધકાર દૂર થઈ જાય છે, જે પ્રમાણે સિંહના ભયથી અરણાઓ ભાગે છે, તે જ પ્રમાણે આ સ્તોત્રથી બધા રોગ અને દોષ નષ્ટ થઈ જાય છે. એના શ્રવણ માત્રથી જ ગ્રહ, ભૂત અને પિશાચ વગેરેનો નાશ થઈ જાય છે. લોભી માણસે પૈસા કમાવા માટે કદી આનો ઉપયોગ ન કરવો. અપામાર્જન સ્તોત્રનો ઉપયોગ કરીને કોઈની પાસેથી કંઈ પણ લેવું નહીં. એમાં જ આપણું હિત છે. આદિ, મધ્ય અને અંતનું જ્ઞાન ધરાવનારા શાંત ચિત્ત શ્રી વિષ્ણુ ભક્તોએ નિસ્વાર્થ ભાવે આ સ્તોત્રનો પ્રયોગ કરવો ઉચિત છે. અન્યથા સિદ્ધિદાયક થતું નથી. ભગવાન વિષ્ણુનું જે અપામાર્જન સ્તોત્ર છે તે મનુષ્યને માટે અનુપમ સિદ્ધિ છે, રક્ષાનું પરમ સાધન છે અને સર્વોત્તમ ઔષધિ છે. પૂર્વકાળમાં બ્રહ્માજીએ પોતાના પુત્ર પુલસ્ત્ય મુનિને આનો ઉપદેશ કર્યો હતો. પછી પુલસ્ત્ય મુનિએ દાલભ્યને કહ્યું. દાલભ્યે સમસ્ત પ્રાણીઓનું હિત કરવા માટે આને સંસારમાં પ્રકાશિત કર્યું. ત્યારથી શ્રી વિષ્ણુનું અપામાર્જન સ્તોત્ર ત્રણેય લોકમાં વ્યાપ્ત થઈ ગયું. આ બધો પ્રસંગ ભક્તિપૂર્વક શ્રવણ કરવાથી મનુષ્ય પોતાના રોગ અને દોષોનો નાશ કરે છે. અપામાર્જન નામનો સ્તોત્ર પરમ અદ્ભુત અને દિવ્ય છે. મનુષ્ય પુત્ર, કામ અને અર્થની સિદ્ધિ માટે આનો વિશેષ રૂપે પાઠ કરવો જોઈએ. જે દ્વિજ એક કે બે વાર બરાબર આનો પાઠ કરે છે તેમનું આયુષ્ય, લક્ષ્મી અને બળની દિવસે દિવસે વૃદ્ધિ થાય છે. બ્રાહ્મણ વિદ્યા, ક્ષત્રિય રાજ્ય, વૈશ્ય ધન સંપત્તિ અને શુદ્ર ભક્તિ પ્રાપ્ત કરે છે. બીજા લોકો પણ આનો પાઠ, શ્રવણ, જપ દ્વારા ભક્તિ પ્રાપ્ત કરે છે. હે પાર્વતી, જે આનો પાઠ કરે છે તેને સામવેદનું ફળ મળે છે. તેના બધા પાપ તરત નષ્ટ થઈ જાય છે. હે દેવ, આવું સમજીને એકાગ્રચિત્તે આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આનાથી પુત્રની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં નિશ્ચય લક્ષ્મી પરિપૂર્ણ થઈ જાય છે. જે વૈષ્ણવ ભોજપત્ર પર લખીને સદા ધારણ કરી રાખે છે તે આ લોકમાં સુખ ભોગવીને અંતમાં શ્રી વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે. જે આ સ્તોત્રને એક એક શ્લોક વાંચીને ભગવાનને તુલસીદળ અર્પણ સમર્પિત કરે છે તે તુલસીથી પૂજન કરવાથી સંપૂર્ણ તીર્થોના સેવનનું ફળ પ્રાપ્ત કરી લે છે. આ ભગવાન વિષ્ણુનું સ્તોત્ર પરમ ઉત્તમ અને મોક્ષ પ્રદાન કરનાર છે. સંપૂર્ણ પૃથ્વીનું દાન કરવાથી મનુષ્ય શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. પરંતુ જે આમ કરવામાં અસમર્થ હોય તેણે શ્રી વિષ્ણુ લોકની પ્રાપ્તિ માટે વિશેષ રૂપે આ સ્તોત્રનો જપ કરવો રોગ અને ગ્રહોથી પીડિત બાળકોના દુઃખની શાંતિ કરનારું છે. આના પાઠ માત્રથી ભૂત, ગ્રહ અને વિષ નષ્ટ થઈ જાય છે. જે બ્રાહ્મણ કંઠમાં તુલસીની માળા પહેરીને આ સ્તોત્રનો પાઠ કરે છે તે વૈષ્ણવ જાણવો જોઈએ. એ નિશ્ચય શ્રી વિષ્ણુ ધામમાં જાય છે. આ લોકનો પરિત્યાગ કર્યા પછી તેને શ્રી વિષ્ણુ ધામની પ્રાપ્તિ થાય છે. જે મોહમાયાથી દૂર થઈને દંભ અને તૃષ્ણાનો ત્યાગ કરીને આ દિવ્ય સ્તોત્રનો પાઠ કરે છે તે પરમ મોક્ષને પ્રાપ્ત થાય છે. આ પૃથ્વી પર જે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુના ભક્ત છે તેઓ ધન્ય છે, તેમણે કુળ સહિત પોતાના આત્માનો ઉદ્ધાર કરી લીધો, એમાં લગીરે સંદેહ નથી. જેમણે ભગવાન નારાયણનું શરણ ગ્રહણ કરી લીધું છે સંસારમાં તે પરમ ધન્ય છે, તેમની સદા ભક્તિ કરવી જોઈએ, કેમ કે તે ભાગવત એટલે કે ભગવદ્ ભક્ત પુરુષ છે. અધ્યાય 34મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.